શ્રી નારદ પુરાણ બરો ભાગ ભાગ એક અધ્યાય વીસ માસોપવાસ વ્રતની વિધિ અને મહિમા શ્રી સનકજી કહે છે. હે નારદજી, હવે હું માસોપવાસ એટલે કે માસ ઉપવાસ નામના બીજા શ્રેષ્ઠ વ્રતનું વર્ણન કરીશ. એકાગ્ર ચિત્તે સાંભળો. તે સર્વ પાપોનું નાશક, પવિત્ર અને સર્વ લોકોનો ઉપકાર કરનારું છે. હે વિપ્રવર, અષાઢ શ્રાવણ ભાદ્રપદ અને આશ્વિન માસમાં આ વ્રત કરવું જોઈએ. આ ચારમાંથી કોઈ એક માસના શુક્લ પક્ષમાં જીતેન્દ્રિય પુરુષે પંચગવ્ય પીવું અને ભગવાન વિષ્ણુના સમીપ શયન કરવું. ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને નિત્યકર્મ સમાપ્ત કરીને મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને ક્રોધ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી. વિદ્વાનો સાથે ભગવાન વિષ્ણુનું યથોચિત પૂજન કરીને સ્વસ્તિવાચક પૂર્વક આ સંકલ્પ કરવો. માસમ એકમ નિરાહારો યદ્ય પ્રભૂતિ કેશવ, માસાંતે પારણમ કુર્વે દેવ દેવ તવ તવ આજ્ઞા અજ્ઞા તપો રૂપ, નમસ્તુભ્યમ તપસામ ફલદાયક, મમ અભિષ્ટ ફલમ દેહી સર્વ વિઘ્નાન નિવારાય. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ પહેલો અધ્યાય 22 હો જોઈએ, અહીંયા પણ અહીંયા બે લખેલું છે, પણ 22 અધ્યાય શ્લોક નંબર 6-7. અર્થાત હે દેવદેવ, હે કેશવ, આજથી એક માસ સુધી હું નિરાહાર રહીને માસના અંતમાં તમારી આજ્ઞાથી પારણા કરીશ. હે પ્રભુ, તમે તપસ્યા રૂપ છો અને તપસ્યાનું ફળ આપનારો છો, તમને નમસ્કાર છે. તમે મને અભિષ્ટ ફળ આપો અને મારા સંપૂર્ણ વિઘ્નોનું નિવારણ કરો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુને શુભ માસ વ્રત સમર્પિત કરીને તે દિવસથી મહિનાના અંત સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં નિવાસ કરવો અને દરરોજ પંચામૃતની વિધિથી ભગવાનને સ્નાન કરાવવું. તે મહિનામાં ભગવાનના મંદિરમાં અખંડ દીપ રાખો. દરરોજ અપામાર્ગ એટલે અધેડાનું દાંતણ કરવું અને ભગવાન નારાયણના ચિંતનમાં રત રહીને વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી પહેલાંની જેમ સંયમપૂર્વક ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું અને તેમની પૂજા કરવી. આ પ્રમાણે માસોપવાસ પૂરો થયા પછી ભગવાનના પૂજનપૂર્વક યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ભક્તિપૂર્વક તેમને દક્ષિણા આપવી. પછી પોતે પણ બંધુજનો સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રતી પુરુષે 13 વખત માસોપવાસ અથવા દર વર્ષે એક માસોપવાસ વ્રત કરતા રહી 13 વર્ષ સુધી વ્રત કરવું. ત્યારબાદ વેદવેતા બ્રાહ્મણોને દક્ષિણા સાથે ગોદાન કરવું. 4-12 બ્રાહ્મણોને દક્ષિણા સાથે ગોદાન કરવું. 12 બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવવું અને પોતાની શક્તિ પ્રમાણે તેમને વસ્ત્ર આભૂષણ તથા દક્ષિણા આપવી. આ પ્રમાણે જે મનુષ્ય ઇન્દ્રિય સંયમપૂર્વક 13 વ્રત પૂર્ણ કરી લે છે તે પરમાનંદ પદને પ્રાપ્ત થાય છે, જ્યાં જઈને કોઈ શોક કરતું નથી. માસોપવાસ વ્રતમાં લાગેલા ગંગા સ્નાનમાં તત્પર તથા ધર્મ માર્ગનો ઉપદેશ કરનારા મનુષ્ય નિસંદેહ મુક્ત જ છે. વિધવા સ્ત્રીઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ખાસ કરીને વાનપ્રસ્થીઓએ આ વ્રત કરવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે, જે યોગીઓ માટે પણ દુર્લભ છે. ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ, બ્રહ્મચારી હોય કે સંન્યાસી તથા મૂર્ખ હોય કે પંડિત આ પ્રસંગને સાંભળીને કલ્યાણનો ભાગી થાય છે. જે ભગવાન નારાયણના શરણે થઈને આ પુણ્યપ્રદ વ્રતનું વર્ણન સાંભળે છે અથવા વાંચે છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 20 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.